શ્રી નારદ પુરાણ પૂર્વભાગ ભાગ બીજો અધ્યાય 56 સુખદેવજીને સનતકુમારનો ઉપદેશ. સનતકુમારજી કહે છે, હે સુખદેવ, શાસ્ત્ર શોકનાશક છે, એ શાંતિપ્રદ તથા કલ્યાણમય છે. પોતાના શોકનો નાશ કરવા માટે શાસ્ત્ર શ્રવણ કરવાથી ઉત્તમ વિવેક પ્રાપ્ત થાય છે અને વિવેક પ્રાપ્ત થતાં મનુષ્ય સુખી અને અભ્યુદયશીલ થાય છે. શોકના હજારો અને ભયના સેંકડો સ્થાન છે, તે દરરોજ મૂઢ લોકો પર જ પોતાનો પ્રભાવ પાડે છે. વિદ્વાનોની આગળ તેનું જોર ચાલતું નથી. શોક સ્થાન સહસ્ત્રાણી, ભય સ્થાન સતાની ચ, દિવસે દિવસે મૂઢમ અવિશંતિ ચ પંડિતમ. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 2 અધ્યાય 61 શ્લોક સંખ્યા 2. અલ્પબુદ્ધિના મનુષ્ય જ અપ્રિય વસ્તુના સંયોગ અને પ્રિય વસ્તુના વિયોગથી દુઃખી થાય છે. જે વસ્તુ ભૂતકાળના ગર્ભમાં ચાલી ગઈ, નષ્ટ થઈ ગઈ, તેના ગુણોનું સ્મરણ કરવું ન જોઈએ. કેમ કે જે આદરપૂર્વક તેમના ગુણોનું ચિંતન કરે છે, તે તેની આસક્તિના બંધનથી મુક્ત થઈ શકતો નથી. જ્યાં ચિત્તની આસક્તિ વધવા લાગે, ત્યાં દોષ દ્રષ્ટિ કરવી જોઈએ અને તેને અનિષ્ટ વધારનારું સમજવું જોઈએ. આમ કરવાથી તેના પ્રત્યે શીઘ્ર વૈરાગ્ય થઈ જાય છે. જે ભૂતકાળની વાતોને યાદ કરીને દુઃખી થાય છે, તેને ધર્મ, અર્થ અને કામની પ્રાપ્તિ થતી નથી. તે તો માત્ર તેના અભાવનું દુઃખ જ ઉઠાવે છે, તેનાથી અભાવ દૂર થતો નથી. દરેક પ્રાણીઓને ઉત્તમ પદાર્થોથી સંયોગ વિયોગ પ્રાપ્ત થતા રહે છે. કોઈ એક વ્યક્તિ પર આ દુઃખ આવતું નથી. જે મનુષ્ય ભૂતકાળમાં મૃત્યુ પામેલી કોઈ વ્યક્તિ કે નષ્ટ થયેલી વસ્તુ માટે નિરંતર શોક કરે છે, તે એક દુઃખમાંથી બીજા દુઃખને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે તેને બેવડા દુઃખનો સામનો કરવો પડે છે. જો કોઈ શારીરિક અને માનસિક દુઃખ આવી પડે તથા તેને નિવારવાનો કોઈ ઉપાય કામ ન આવે, તો તેના માટે ચિંતા ન કરવી જોઈએ. દુઃખ દૂર કરવાની સૌથી કારગત દવા એ છે કે તેનું વારંવાર ચિંતન ન કરવું. ચિંતન કરવાથી તે ઓછું થતું નથી, બલકે વધારે થાય છે. તેથી માનસિક દુઃખનો બુદ્ધિના વિચારથી અને શારીરિક દુઃખનો ઔષધિ સેવન દ્વારા નાશ કરવો જોઈએ. શાસ્ત્ર જ્ઞાનના અભાવથી જ આમ થવું સંભવ છે. દુઃખ આવે ત્યારે બાળકોની જેમ રડવું ઉચિત નથી. રૂપ, યૌવન, ધન, જીવન, સંગ્રહ, આરોગ્ય તથા પ્રિયજનોનો સહવાસ, આ બધા અનિત્ય છે. વિદ્વાન પુરુષે તેમનામાં આસક્ત થવું નહીં. આવી પડેલા સંકટ માટે શોક કરવો ઉચિત નથી. જો તે સંકટને ટાળવાનો કોઈ ઉપાય દેખાય, તો શોક ત્યજીને તે ઉપાય કરવો જોઈએ. એમાં સંદેહ નથી કે જીવનમાં સુખની તુલનામાં દુઃખ અધિક આવે છે. તેમ છતાં જરા અને મૃત્યુના દુઃખ મહાન છે. તેથી તેમનાથી પોતાના પ્રિય આત્માનો ઉદ્ધાર કરી લેવો. શારીરિક અને માનસિક રોગ સુદૃઢ ધનુર્ધર વીર પુરુષના છોડેલા તીખી ધારવાળા બાણોની જેમ શરીરને પીડિત કરે છે. તૃષ્ણાથી વ્યથિત, દુઃખી અને વિવશ થઈને જીવવાની ઈચ્છાવાળા મનુષ્યનું નાશવાન શરીર ક્ષણે ક્ષણે વિનાશને પ્રાપ્ત થઈ રહ્યું છે. જેમ નદીઓનો પ્રવાહ આગળ તરફ વહી રહ્યો છે, પાછો જતો નથી, તે જ પ્રમાણે રાત દિવસ પણ મનુષ્યના આયુષ્યનો અપહરણ કરતા રહીને એક પછી એક વીતી રહ્યા છે. જો જીવોના કરેલા કર્મોનું ફળ પરાધીન ન હોત, તો તે જે ઈચ્છા કરતો તેની તે કામના પૂરી થઈ જતી. મોટા મોટા સંયમી, ચતુર અને બુદ્ધિમાન મનુષ્ય પણ પોતાના કર્મોના ફળથી વંચિત થતા જોવામાં આવે છે. તથા ગુણહીન, મૂર્ખ અને નીચ પુરુષ પણ કોઈના આશીર્વાદ વિના જ સમસ્ત કામનાઓથી સંપન્ન દેખાય છે. કેટલાક લોકો તો સદા પ્રાણીઓની હિંસામાં જ લાગેલા રહે છે અને સંસારને ધોખો આપ્યા કરે છે, પરંતુ ક્યાંક ક્યાંક આવો પુરુષ પણ સુખી જોવા મળે છે. કેટલાક એવા છે કે જે કશું કામ કર્યા વિના ચૂપચાપ બેસી રહે છે, તેમ છતાં લક્ષ્મી તેમની પાસે આપોઆપ પહોંચી જાય છે. અને કેટલાક લોકો ઘણું કામ કરે છે, તેમ છતાં મનગમતી વસ્તુ મળતી નથી. આમાં પુરુષનું પ્રારબ્ધ જ મુખ્ય છે. જુઓ, વીર્ય અન્યત્ર પેદા થાય છે અને અન્યત્ર જઈને સંતાન પેદા કરે છે. ક્યારેક તો તે યોનિમાં પહોંચીને ગર્ભધારણ કરાવવામાં સમર્થ થાય છે અને ક્યારેક નહીં. કેટલાય લોકો પુત્ર પોત્રોની ઈચ્છા રાખીને તેની સિદ્ધિ માટે યત્ન કરે છે, છતાં તેમનું સંતાન થતું નથી. અને કેટલાય લોકો સંતાનને ક્રોધથી ફૂફાડા મારતો સાપ સમજીને સદા તેમનાથી ડરતા રહે છે, છતાં તેમને ત્યાં દીર્ઘજીવી સંતાન પેદા થઈ જાય છે. કેટલાય ગર્ભ એવા છે જે પુત્રની અભિલાષા રાખનારા દિન પુરુષો દિન સ્ત્રી પુરુષો દ્વારા દેવતાઓની પૂજા અને તપસ્યા કરીને પ્રાપ્ત કરવામાં આવે છે અને 10 મહિના સુધી માતાના ઉદરમાં ધારણ કર્યા પછી જન્મ લીધા પછી કુલાંગાર નીકળી જાય છે. તેવા જ માંગલિક કૃત્યોથી પ્રાપ્ત થયેલા ઘણા એવા પુત્ર છે જે જન્મતાની સાથે પિતાના સંચિત કરેલા અપાર ધન સંપત્તિના અને વિપુલ ભોગોનો અધિકારી થઈ જાય છે. આ બધામાં પ્રારબ્ધ જ બળવાન છે. જે માણસ સુખ દુઃખની ચિંતા છોડી દે છે તે અવિનાશી બ્રહ્મને પ્રાપ્ત થાય છે અને પરમાનંદનો અનુભવ કરે છે. ધન કમાવા માટે કષ્ટ થાય છે તેની રક્ષામાં પણ સુખ નથી અને તથા તેને ખર્ચ થાય ત્યારે તો દુઃખ થાય જ છે. તેથી ધનને દરેક સ્થિતિમાં દુઃખદાયી સમજીને તે નષ્ટ થઈ જાય તો ચિંતા કરવી નહીં. મનુષ્ય ધનનો સંગ્રહ કરતાં કરતાં પહેલાં કરતાં ઊંચી સ્થિતિને પ્રાપ્ત કરીને પણ તૃપ્ત થતો નથી. તે વધારે ધન કમાવાની આશા સાથે મૃત્યુ પામે છે. તેથી વિદ્વાન પુરુષ સદા સંતુષ્ટ રહે છે. તે ધનની તૃષ્ણામાં પડતા નથી. સંગ્રહનો અંત છે વિનાશ. સાંસારિક ઐશ્વર્યની ઉન્નતિનો અંત છે મૃત્યુ. તૃષ્ણાનો અંત ક્યારેય થતો નથી. સંતોષ જ પરમ સુખ છે. તેથી પંડિતો આ સંસારમાં સંતોષને જ પરમ ધન માને છે. આયુષ્ય નિરંતર વીતી રહ્યું છે તે પલભર પણ વિશ્રામ કરતું નથી. હવે પોતાનું શરીર જ અનિત્ય છે ત્યારે સંસારની બીજી કોઈ વસ્તુને નિત્ય સમજી શકાય. જે મનુષ્ય બધા પ્રાણીઓની અંદર મનથી પરે પરમાત્માની સ્થિતિ જાણીને તેમનું ચિંતન કરે છે તે સંસાર યાત્રા સમાપ્ત થતાં પરમપદને પ્રાપ્ત થઈને દુઃખ શોકથી પાર થઈ જાય છે. જેમ જંગલમાં નવું નવું ઘાસ ખાવા માટે વિચરતા અતૃપ્ત પશુને ઓચિંતો વાઘ આવીને દબાવી દે છે તે જ પ્રમાણે ભોગોની શોધમાં લાગેલા મનુષ્યને મૃત્યુ ઉઠાવી લઈ જાય છે. તેથી આ દુઃખથી છુટકારો મેળવવાનો ઉપાય અવશ્ય વિચારવો જોઈએ. જે શોક ત્યજીને સાધનાનો આરંભ કરે છે અને કોઈ વ્યસનમાં આસક્ત થતો નથી તે મુક્ત થઈ જાય છે. ધનવાન હોય કે નિર્ધન બધાને ઉપભોગમાં જ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ઉત્તમ ગંધ વગેરે વિષયોમાં કિંચિત સુખનો અનુભવ થાય છે. ઉપભોગ પછી તેમનામાં કંઈ રહેતું નથી. પ્રાણીઓને એકબીજા સાથે સંયોગ થતાં પહેલાં કોઈ દુઃખ થતું નથી. જ્યારે સંયોગ પછી પ્રિયનો વિયોગ થાય છે ત્યારે જ બધાને દુઃખ થયા કરે છે. તેથી વિવેકી પુરુષે પોતાના સ્વરૂપમાં સ્થિત થઈને કદીએ શોક કરવો ન જોઈએ. ધૈર્ય દ્વારા શિશ્ન અને ઉદરની નેત્ર દ્વારા હાથ પગની મન દ્વારા આંખ અને કાનની તથા સદ્રિધ્વા દ્વિધા દ્વારા મન અને વાણીની રક્ષા કરવી જોઈએ. પૂજનીય તથા અન્ય મનુષ્યોમાં આસક્તિ તેજીને જે શાંતિભાવે વિચરે છે તે જ સુખી અને તે જ વિદ્વાન છે જે અધ્યાત્મ વિદ્યામાં અનુરક્ત નિષ્કામ તથા ભોગાશક્તિથી દૂર છે અને સદા એકલો જ વિચરે છે તે સુખી થાય છે. જ્યારે મનુષ્ય સુખને દુઃખ અને દુઃખને સુખ સમજવા લાગે છે તે અવસ્થામાં બુદ્ધિ સુનીતિ અને પરમાર્થ પણ તેની રક્ષા કરી શકતા નથી. તેથી મનુષ્ય જ્ઞાન પ્રાપ્તિને માટે સ્વાભાવિક યત્ન કરવો જોઈએ. કેમ કે યત્ન કરનાર પુરુષ કદી દુઃખી થતો નથી. સનંદનજી કહે છે, વ્યાસપુત્ર સુખદેવજીને આ પ્રમાણે કહીને તેમની અનુમતિ લઈને મહામુનિ સનતકુમારજી તેમના વડે સાદર પૂજિત થઈને ત્યાંથી ચાલ્યા ગયા. યોગીઓમાં શ્રેષ્ઠ સુખદેવજી પણ પોતાની સ્વરૂપ સ્થિતિને સારી પેઠે જાણીને બ્રહ્મપદનું અનુસંધાન કરવા માટે ઉત્સુક થઈને પિતાની પાસે ગયા. પિતાને મળીને મહામુનિ સુખે તેમને પ્રણામ કર્યા અને તેમની પરિક્રમા કરીને તેઓ કૈલાસ પર્વત પર ચાલ્યા ગયા. નારદ પુરાણ પૂર્વ ભાગ 2 અધ્યાય 56 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.